આદુ ના થાય જગત ના બધા મહાત્મા બધા સમાજે કહ્યું છે એ બધું બહાર નિંદ્રા બહાર જવાનું પણ હોય શરીર જવાનું થઈ જાય એને સમાધિ કહેવાય નહીં સમાધિ થઈ ગઈ છે અને સમાધિ કેમ થઈ ગયા ધોન તો છે નહીં આટલા ફિઝિકલ ધોન ના થાય સમાધિ થઈ પૂછે સમાધિ ના કહેવાય તો નિંદ્રા કહેવાય પછી આપણી પાસે તમે ઉપરની વાતો બધી તને હું સનાતન ધર્મ પ્રમાણે પ્રણાલિકા પ્રમાણે કરું છું પ્રણાલિકા પ્રમાણે સનાતન હાલ તો જપ યોગ નો વધારે જપ યોગ થી શરૂઆત કરી છે જપ યોગ સનાતન છે ને તમે જે શરૂઆત કરી તે સારી છે તે સારી સારી પણ સનાતન નો અર્થ શું પરમેનન્ટ આ બીજા બધા સાધન માર્ગ છે જે તમે એ સાધન માર્ગ છે રાજ્યમાં રાજ્ય વસ્તુ પરમાનન્ટ છે અને સાધનો પ્રાથમિક જરૂરિયાત થઈ ને સનાતન ધર્મ એટલે શું કે સ્વાભાવિક ધર્મ અને પરમાનન્ટ સનાતન તો ધર્મ તો એ આપણું પરિણામ છે. શું છે પરિણામ? આપણે ડોક્ટર થવું છે એ ભાવ છે, આપણો પરિણામ છે. પણ આજ તો ભણતો હોય નથી જ મળે. શું બધા ડોક્ટર થવું છે મળે ને? શું એ રીતે અત્યારે બીજા બધા સાધનો કરી દે કરતા કરતા કરતા આગળ આવે જવાનું. એમના ઘરમાં થી બધી વાતચીત કરે કરાય બધી બધું ખુલાસો બોલાસો બધા લાગે

ઉપર